એના પડતા પૈસા દોડા ડોલર આયા તો શું ખબર પડે, જરા નતા પૈસા તારે આવું બોલી, પૈસા હોય તો આવું બોલી બોલાવી. અને હજુ ઘણા પૈસા આવશે બેબી પણ, અને તારે ગભરાઈશ નઈ, અમને આવે તો 8000 આપી દઈશ. બીજી બેનો કોણ છે બધી? ક્યાં સુધી આ ચાલશે? આવો તો પણ હાય હોય, હાય હોય, હાય હોય, નતું તોય હાય હોય, છે તોય હાય હોય, ક્યાં સુધી આવી રીતે જીવશે તે બધું? કાયમ શાંતિ રહેશે કે થોડી વાર જતી રહેશે? દાદા ત્રણ છોકરીઓ હોય પજવતી હોય, મમ્મી જરી જાણતી રહે, પજવતી હોય દાદા આખો દાડો, માને પજવતી હોય તો શાંતિ કેથી રહે? શું થઈ જાય? પજવે ને છોકરો, છોકરા તો આપણા ના પજવે તો બીજા પજવે, આપણા તો પજવે ને. હા દાદાજી નો જો પગે લાગે દાદા, જે કેવી જાય છે તને કરવા આવી જા. હેમેન્દ્ર હે? આમ હેમેન્દ્ર છે નામ. હા હેમેન્દ્ર, પણ ખરેખર માય નેમ ઇઝ હેમેન્દ્ર અગર છે આમ, પણ નામ જ છે ને તો તમારું નામ જ છે એમ, ખરેખર કોણ છે એ નહીં, એ ખ્યાલ નથી ને? એ ખ્યાલ હોય તો કામ થઈ જાય ને. આ ટાઈમ છે રજા છે આખો દાડો, ત્યાં ધીરે રહેશું, જ્ઞાન આપવાનું છે, આવી જાઓ બે જણ છે. ટાઈમ ટાઈમ છે બધો, તો લાભ ઉઠાવી લો, ફરી ફરી આ લાભ મળતો નથી. સિગ્નલ પડ્યા પછી ગાડી તો છૂટકો, સિગ્નલ પડી ગયો એટલે ચાલે ને, દોરા વાળ છે સિગ્નલ પડ્યો એટલે પછી થાય. મૂર્તિ પૂજા કરવી ભગવાન મૂર્તિ ને, જયારે મુસલમાન લોકો એ મૂર્તિ નું ખંડન કરેલું ત્યારે ભગવાન એમાંથી ક્યાં જતા રહેલા? ભગવાન મૂર્તિ ના ભગવાન કેવા છે? મૂર્તિ ના ભગવાન તમે માનો તો એ ભગવાન, ના માનો તો પથરો, જે ના માનતા એને પથરો છે. તમે માનો એટલું જ ભગવાન, ના માને એને પથરો. મૂર્તિ ક્યાં ને તારી બનાવી, હું બની તારી, એક ફૂટી એક બે એમાં. એટલે આપડે જેની શ્રદ્ધા રાખીએ તો ફળ મળે, એટલે આપડે આ ઇન્ડિયન સાયન્સ એટલું સરસ છે કે મૂર્તિ નું શ્રદ્ધા રાખવાથી એકાગ્રતા થાય, એમ કરતા કરતા ધીમે ધીમે એ થતા થતા થતા પછી મૂર્તિ ના દર્શન કરતા કરતા અમૃત કોક દાડો જેવું થાય, મૂર્તિ ના દર્શન છોડી દે પછી મૂર્તિ જેવું થાય. ભલે કલ્પિત છે પણ બધું કલ્પિત જગત, અને મુસલમાનો મૂર્તિ જ માને છે પણ એને ખબર નથી કે આપડે કોસાને માનીએ છીએ. આ વખતે જે દેખાય બધું મૂર્તિ જ કહેવાય, મૂર્ત વસ્તુઓ છે, મૂર્ત એટલે મૂર્તિ, શું એને ખબર નથી. નાક વાંકવા મૂર્તિ કહે એ લોકો, અંગ્રેજો એમ કે મૂર્તિ વાળા, એ બધા મૂર્તિ મૂર્ત ને બધું. મારી પણ આવતા બધા ખબર પડી જાય એમને, આપું ને એટલે ખબર પડે. બાકી મૂર્તિ ને જે ના માનતો હોય તે હોય, ના માનતો એ ગરણ લઈ જાય તેને પછી ના કરે, માનતો માનતો હોય તેને દુઃખ પડે. એવું જોયું હતું મંદિર માં ઘણી વખત ચોરી થાય, ભગવાન ના ગરણા ચોરાઈ જાય. ના પણ છે નઈ ભગવાન ને ત્યાં નઈ, તમે તમે જેટલા મૂક્યા એટલા ભગવાન, તમે સ્થાપના કરો એટલા. નામ હોય પથરાજ છે ને, કદાચ આપણે ખરેખર એવું નથી. સુરેન્દ્રભાઈ શરીર નું નામ છે, ઓળખવાનું સાધન છે, પણ અમારે સુરેન્દ્રભાઈ કેવું પડે. સુરેન્દ્રભાઈના મધરે આપ્યો પ્રશ્ન પૂછ્યો છે. સુરેન્દ્રભાઈના મધર, ના એમના મધર, એમના બા. એ તો તમે સુરેન્દ્રભાઈ સમજાવ્યા, તમે સાહેબને પૂછે તમે ના સમજાય શકો. મને ખબર નથી શું સવાલ છે. એમને ખબર નથી શું સવાલ છે. ના પણ તમને સમજાય છે પણ પ્રારબ્ધ અને પ્રારબ્ધ એટલે શું પુરુષાર્થ વાજી કે ને સંતાઈ બાદરી સમજાવી શકે. ક્યાં બેઠા છે? આ બેઠા એમ કે લોસ એન્જલસ માં દર્શન કરેલા એમણે. લોસ એન્જલસ માં દર્શન કરતા હતા. લોસ એન્જલસ માં રોજ આવતા હતા. તમે શું શું પુરસાદ કર્યો આજે આખા દિવસ માં કહો બને? કશું નહી. ત્રાસ શું શું કર્યું? ત્રાસે પણ કઈ કર્યું નથી. ત્યાં કર્યું શું? આ પણ હવાર માં ઉઠ્યા નહી. હવાર ઉઠ્યા એ પ્રાસ પ્રાસ કહેવાય, પુરસાદ કહેવાય. એમનું કેવું છે કે એમને કઈ ખબર નથી, તમે જે સમજણ પાડો તે. તમે માજી પુરસાદ કઈ કરેલો? માજી પુરસાદ કરેલો કઈ? પેલા ઉઠ્યા તે મોડા ઉઠ્યા તે ચા પીધી તે પછી જે ઓફિસ માં જઈને બેઠા તે બધું પ્રાર્થના. અને પછી કોઈ ઘણા બુમા બુમ કરવા મળ્યો અને તમને ગુસ્સો આવ્યો એ પુરસાદ. બુમા બુમ કઈ કરવા મળ્યો તમને ગુસ્સો આવ્યો એ તમારો પુરસાદ. એનું ફળ તમને મળશે પુરસાદ. અને એ જગ્યાએ તમે ક્ષમતા રાખો તો તે પણ પુરસાદ. જે પુરસાદ કરવો હોય તો કરવો, ગુસ્સા કરવો હોય તો ગુસ્સા નું પુરસાદ ફળ મળશે. ક્ષમતા રાખશે ક્ષમતા નું ફળ મળશે. પુરસાદ એને કહેવાય. માજી સમજ પડી ને કડી ડરી ગઈ બહુ નાથે. તે કહે તમારો મિજાજ ખસી ગયો, તમારો ભાવ તમારું ઠેકાણું નથી. આ કડી ઢોળી દીધી તે કહે તમે છતાં તે મિજાજ ખસી ગયો. એ પુરસાદ અવળો કર્યો મેં ગુસ્સા થઈ ગયા. તે કોઈ ઢોળતું હશે? કોઈ જાણી જાય ઢોળે એને એ બની જાય એવું. તમે સમજો ને કે ક્ષમતા રાખો તાર પુરસાદ. મુંબઈમાં કોઈ તો જઈએ 11-11 વાગે 4-5 જણ થઈને અને બૂમ પાડી એક ભાઈ ચંદુલાલ બહાર ઉગાડો તો ઉગાડે. પછી એ પણ શું કે પછી શું કે આવો બેસો. શું કે છે માજી? આવો બેસો. આવો બેસો. આવો બેસો પધારો. શું કે? કારણ ખાનદાની આપડી કઈ જઈ દેવી નથી. આવો બેસો પધારો. પણ મનમાં થાય કે અત્યારે કઈ થી હું ત્યાર પછી આપડે ભાઈ પાછા કહીએ પેલો ત્યાર પછી પેલા ભાઈ કે પાછા આટલી આટલી આટલી જરા ચા હા આટલી ચા. પેલા શું કે અત્યારે ચા બાર ને ખીચડી કડી કરો એટલે મેં બહેરા ની પાસે પૂછા એ પુરસાદ બધો. એટલે મનુષ્ય પણ છે અને જાનવર નો પુરસાદ કરવામાં આવે છે. મનુષ્ય પણ ખર્ચાય છે પ્રાર્થ. જો ઊંધો પુરસાદ કરશો તો જાનવર નો પુરસાદ આવશે. સતો પુરસાદ કરશો મનુષ્ય નો આવશે. પાછળતા કરશો ક્રોધ કરવું એ પાછળતા કહેવાય. ઊંધું છતું કરવું એ પાછળતા કહેવાય. પાછળતા કરે પશુ માં જવાના રસ્તા, અને સજ્જનતા કરે માણસ માં આવવાનો રસ્તો. એની મેરે પોતાના પોતે પોતાનો હિસાબ ગોઠવે છે. ભગવાન ના વચ્ચે કશી દલાલી છે નહીં. ભગવાન આમાં હાથ ગાર્યો નથી. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ વિશે જોયા કરે છે. તમને અનુકૂળ આવે તો હદી એ ફાફો માર્યા કરો. કે તમે પુરસાદ કહેશો, બીજો કરેલો કહેશો, સારો જ કર્યો છે. સારો જ કર્યો છે. હે, પુરસાદ સારો જ કરેલો છે. સારું કહ્યું છે તો ફળ સારું આવશે. સારો કરવા માટે જ હું કઉ છું તમને કે ભાઈ પુરસાદ સારો કરજે. બગાડશો નહીં, સારું બગાડું. શું લઈ જવાનું? તાર ગામમાં કોઈ લઈ જાય જોડે? નાના ની કાળે તીકડે બાંધા બંધાય બાંધી ને લાવી જાય. નાના ની કાળે તારે બાંધી લઈ જાય ને દેશમાં તો ના લઈ જાય જોડે. ત્યાં શું કોઈ આ પુરસાદ આવો બગાડે? જોડે કઈ લઈ ના જાય ને? મારે તો કોઈ લઈ જાય છે કે જોડે? વલસાડ ડિસ્ટ્રિક્ટ માં લઈ જાય જોડે કશું? એટલે માણસ જાય ત્યારે અનાવિલ લેશે લઈ જાય છે મને જોડે. અનાવિલ લોકો લઈ જાય? કોઈ નહીં. સારી એવું છે. અને વગર કમ ને ગુસ્સા કરે છે ને વગર કમ હાય હાય હાય કરે. લઈ જવાનું કશું નહી. અને સરકાર વધારી આવે 50 વર્ષ? ના વધારી, વધારે વધારવાનું નથી. કોઈને સુખ આપીને જવું, દુઃખ શા માટે કોઈને આપવું? કોઈને સુખ આપવું, દુઃખ નહીં આપવું, શા માટે? આપડે જો હો વર્ષ વર્ષ નું આયુષ વધતું હોય તો જોડે ઠીક છે કે દુઃખ આપીને આપણે મોટા બંગલા બાંધ્યા એ ભોગવવા રહી શું? તો ભોગવવાનું છે નહી. ભોગવવાના રૂપિયા આવતા જવાન થયું હોય. અને આમાં સુખ હોતું છે? જો કલ્પિત રસ્તામાં સુખ હોતું છે? સુખ તો સનાતન. હું આ તમને આજ જ્ઞાન આપું ને તો તમારે તમારા સ્વરૂપ નું ભવન થઈ જાય તો નરી સુખ જ છે. શું આજ જ્ઞાન લેવા આવ્યો છે કે? તો લોસ એન્જલ લીધું નતું એમ કે? શુદ્ધાત્મા થઈ ગયા બધા જાણી. તમે શુદ્ધાત્મા થયા આ સાથે બધા એ બધા જાણી. પણ બહાર જશે તાર કોઈ પૂછે કે શું કે છો? બહાર જઈએ કોઈ પૂછે કોણ તમે છો? તમારું પોતાનું નામ તો તમે શું કહે છો? જે નામ છે તે કહીશું. જે નામ છે તે હા, તો અહીં આગળ બધા જાણ્યું તમે શુદ્ધાત્મા થઈ ગયા. તમે જાણ્યું શુદ્ધાત્મા થયો, પણ બહાર ના લોકો જાણતા નથી ને. તમે સમજ પડી ને? આ વ્યવહાર ના લોકો જાણતા નથી. એટલે આપડે વ્યવહાર થી જે હોય તે કહી દેવું. તો વ્યવહાર થી તમે અમૃતલાલ છો ને? ખરી રીતે અમૃતલાલ નથી. વ્યવહાર થી અમૃતલાલ એટલે વ્યવહાર થી તમારે કહી દેવાનું હું અમૃતલાલ છું. અને તે પાછા આપડે ભૂલી ગયા નથી. તો આની કઈ ભ્રાંતિ ની પાછા ભૂલી ગયા છીએ કે આ બાબા માં બાપ થયું, આ ભાઈ માં ધણી થયું, બધું ભૂલી ગયા? એવું બધું કેવાય? શું કહ્યું? એમની ભાષામાં જ વાત કરવાની કે હા. તમે શુદ્ધાત્મા થયા ત્યાં ભગવાન ની શુદ્ધ ભાષામાં, શુદ્ધ ભાષા આ રિયલ ભાષા કહેવાય ભગવાન. અને બહાર રિલેટિવ ભાષા રિલેટિવ તમે અમર ભાઈ અને રિયલ થી તમે શુદ્ધ આત્મા. સમજો ને? The world is the puzzle itself. Itself puzzle thadu che. God has not puzzled this world. અરે પઝલ માં કેવી રીતે સોલ્વ કરવું? આ પઝલ સોલ્વ ના કરીએ સધુ સંન્યાસીઓ બધા પઝલ માં ડિઝોલ્વ થઈ ગયેલું છે. બધું શું થયું? તો દાદા ભગવાન પઝલ સોલ્વ કર્યા પછી પઝલ ઉભું થાય નઈ. આ પઝલ ઉભું કરવું નથી ને? નથી કરવું. હા, એટલે હવે આ પઝલ સોલ્વ થયું કે by relative viewpoint you are amrit plant, by real viewpoint you are shuddha atma. Ata ata na amrit plant chhu, amrit plant chhu, amrit plant nahi, kashu biju kashu khabar nahi, taina bhavanat nathi, ba to vyavhar purtu amrit plant ba vyavhar purtu chhe, te samjho ne, vyavhar ma orkhva mate aa nishchay thi khare khara shuddha atma, samjho ne. એટલે વ્યવહાર થી તમે અમૃતલાલ, આ બાઈ ના થળી, આ છોકરા બાપ, બાપાના છોકરા, એ બધું વ્યવહાર થી વ્યવહાર બધો નાખીએ છે. કારણ કે આપડે ખરેખર આ થયા એટલે ભરતુરી બોલે કે ભરખ્યા જન્મ અહીંયા પીંગલા રડે, પણ તે આપણને મનમાં એમ થાય શું શું દુખાય ના, એ કે છે ના ના ભાઈ હું તો રશ્મિશન છું, હું જાણું છું, ના તો પાઠ બજાવવો પડે. તમે સુધાર પાસે જોડો ના પાઠ ભજવો ને, અને કોઈ કોઈ અપમાન કરે આ અમૃતલાલ નું તો આપડે કેવું કે તારો દોષ હશે, તારે કરતા હશે, નહી તો નહીં તો એને પાપ બનતા છે, આવે ગભરાવાનું છે અમારે શું જોવા ને. એટલે આ બે વ્યૂ પોઈન્ટ તમને આપ્યા. કયા કયા? હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું. પાંચ આજ્ઞા, આજ્ઞામાં રહેવાનું છે. શું રહેવાનું? આજ્ઞામાં રહેવાનું. હવે બકરી ગાય, ગાય રિલેટિવ ભાષા શું કે છે? ગાય ને, ગાય ને રિલેટિવ ભાષા શું કે છે? રિયલ ભાષા ભગવાની ભાષા શું છે? લોક તો પેકિંગ ના જ વસ્તુ કહેવા, પેકિંગ માલ છે, પેકિંગ માં માલ ખરો ને, ભર નથી ને. એટલે ગાય, ગાય ની પૂજા કરે પણ નહીં બેઠા જ નહીં પૂજા કરતા. તને ખબર ને? બકરી, બકરી રિલેટિવ ભાષામાં શું કહેવાય? બકરી કહેવાય. અને રિયલ ભાષામાં તો ગુલાબ નો છોડ, ગુલાબ રિલેટિવ ભાષામાં ગુલાબ, ને રિયલ માં શુદ્ધાત્મા. એટલે હવે તમારે આ બે દ્રષ્ટિ આપી, બાય રિલેટિવ વ્યુપોઈન્ટ એન્ડ રિયલ વ્યુપોઈન્ટ, તે તો જોતા જોતા જવો તો તે આત્મ રથ સર્વે ભૂતે શું, બધા ભૂત પ્રાણીમાં આત્મા દેખાય. આ વાંક થી રિલેટિવ દેખાય છે ચામડાની વાંક થી, અને અંદર ની વાંક થી શુદ્ધાત્મા દેખાય. સમજાય તમને? આ બે આજ્ઞામ કઈ ભાઈ અઘરું છે કજું તો ફેરફાર કરું તને આમાં. સમજાયું ભાઈ? નગીનભાઈ સમજાયું? શું કહ્યું તું નગીનભાઈ? ખરેખર છું કે નગીનભાઈ તું ખરેખર છું? ખરેખર ખરેખર તું શુદ્ધાત્મા? તો નગીનભાઈ બદલ બાય રિલેટિવ વ્યુપોઈન્ટ યુ આર નગીનભાઈ, બાય રિયલ વ્યુપોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. સમજાય પડે ને તને? કે ના પડી? હવે એવું જોતા જોતા જવાય કરો રિલેટિવ રિયલ. આ વાંખે રિલેટિવ દેખાય ચામડાની વાંખે, અને અંદર ની વાંખે શુદ્ધ આત્મા દેખાય. પછી સમજ કે હે લાઈફ ના બધા નામ, છોકરા પકડા બધા આ ભાઈ નામ બધા સમજે ને. પેલો પ્રેક્ટિસ માં કરવી પડે પેલી, પછી સરસ થઈ જાય. કેવું? અનાદિકાળથી અભ્યાસ નહીં ને, ઊંધો અભ્યાસ. એટલે પેલી પ્રેક્ટિસ કરવી પડે, યાદ કરીને, જાગૃતિ રાખીને, સમજ ને. બધાનો આત્મા શુદ્ધ છે? બધાનો, જે માત્ર મહાત્મા આ ખોખા જ બધા સુધી આત્મા બસ, અને ઘરે થી ખોખા આત્મા કઈ લડતા. આ કોખાન રહે છે, આત્મા ફેરાય કરે છે, કઈ દશા આવે છે, કોઈને ખોટે જતી નથી ને કે છે, પરમાણુ એક ઘટતું નથી, એક વધતું નથી. અહીં બાળી ગયો તો લોક જણા કઈ બળી ગયું, બધું ખરાશ થઈ ના, કોઈ પરમાણુ વધતું નથી, ઘટતું નથી, એવું આવી એમ એક આત્મા ઓછો ન થાય, એક વધે નહીં. બધા આત્મા શુદ્ધ, એ માંસાહાર કરતો હોય, ખાતો હોય, મરઘો કાપતો હોય, તેનો આત્મા શુદ્ધ. બાની પ્રકૃતિ બધી જુદી, તમે હવે કરો ને, એટલે આપણે શુદ્ધાત્મા જો. આ તમને મેં દ્રષ્ટિ આપી, તને સમજ પડી કે ભૂલી જઈશ પાસ કાલે? હા, આ ફાધર નામ સિદ્ધાર્થમાં જોઈશ ને, ફાધર નામ સિદ્ધાર્થમાં જોઈએ તો ગુસ્સો ના આવે, સિદ્ધાર્થમાં જોઈએ, સિદ્ધાર્થમાં ના જોઈએ તો ગુસ્સો. સિદ્ધાર્થ ભગવાન કે તમને સમજ પડી ગઈ છે? પાંચ આજ્ઞા આપવા માંગુ છું ભાઈ. આ બેનો તમને ફીટ થયું, તમને સમજ પડી ગઈ? ભાઈ પૂછે છે, રાજુ પૂછે છે રાજુ નું બધું, તું જ દોર રાજુ જુદા, સમજ ભાઈ ને, તાર રાજુ શું કરી રહ્યો છે તારે જોયા કરવાનું. રાજુ નું મન થતા ખરાબ વિચાર કરતું, સારું વિચાર આપડે જોયા કરવાનું, ખરાબ ને ખરાબ જોયા, આપણને લેવા દેવા નહીં. આપડે આ હોળી છે, બહુ મોટી હોળી કરી હોય તો આપડે જોવા જઈએ તો આખી દાદા કરી જોવા છે, આખી દાદા છે ને, એ આપડે જોયા જ કરવાનું. આપડે જ્ઞાતા દસતા પરમાનંદ, આપડે ગ્રાહક સભામાં આવી ગયા, એટલે આ શું કરી રહ્યા છે જોયા કરવાનું, સમજ ને. અને કોઈક સૂર્યકાંત જરા આ વખત કઈ થઈ ગયા હોય શું તો આપડે કેવું, સૂર્યકાંત ભાડું ભરવાનું છે, હજાર ઘરના ભરવાનું છે, આટલે દર ભરવાનું, આમ સૂર્ય પાલો છે, જાઓ જલ્દી બીજા કોઈ કર્યું હોય તો અપમાન લાગે. હે, તું મને કેનારી કોણ, આ મોટો તીસનાર કોણ, તું મને કેનારી કોણ, એટલે આપડે કહીએ કે નહીં, તને સમજ પડે ને. રાજેન્દ્ર કેવું કહેવાય, સમજ પડે ને. અને ડિપ્રેશન માં આવ્યો હોય, કોઈ થોડી મુશ્કેલી માં આવી ગયા હોય, તો આપડે હરીસા મોટા હોય છે ને, તો આમાં હરીસા ભાઈ જવું, અને ભાઈ સૂર્યકાંત દેખાય ના દેખાય, તો આપડે પછી ખબર થાય પડે, હું અમારે છે તારી જોડે, ગભરાશો નહીં કઈ, સૂર્યકાંત તમે છીએ ગભરાશો નહીં, શાંત કારણ ભગવાન શુદ્ધાત્મા, એમાં ખબર થાય આપડે તરસ પડે ને, કરશો કે નહીં કરો, બીજા કોઈ મદદ ના માગી પડે, હા ગમે તે મુશ્કેલી. અને અહી ઘરના માણસ બાપે થાબડે નહીં, હવે થાબડે નહીં, સમજ પડે ને. એક માણસ ને ખોટ ગઈ હતી, તે બાપ પાસે $20,00,000 હતા, તે $2,00,000 લેવા ગયા હતા, અને ખોટ બહુ ગઈ હતી. તે બાપ પેલું તો કહ્યું, બાપ ને કહ્યું, વાત કરી કે મને બાપુજી $2,00,000 આપો. બાપુજી હું જાણતો તારા કશું બહાર ને તારા અક્કલ જ નથી, તે હું જાણતો તું આવો ને આવો, હું ઓછું કે છે. એટલે પેલા મને એમ થયું, આ તો આલ્યા નહીં, મૂર્તિ કાળો ભર્યો, તને ખબર પડી ને. એટલે પછી કોણ કે ભાઈ આવું આશ્વાસન તો કોણ કહેવાય, આપડે ગમે ત્યાં દુઃખ માં ગયા હોય તો આ સમજ ને, એ આત્મા આપશે, સમજ ને, સિદ્ધાર્થમાં. અને બહેરી કે જો મારે ખોટ બહુ ગઈ છે ને, તારી 150 તોલા છે તે મને આપજે જરા, તમારો રેતા નથી, હું જાણતી હતી પહેલેથી, એટલે મોય મારા રેતા, તારા આટલી ઉંમર 50 તું રેતા જુનારી, સમજ પડી ને. એટલે આમાં કશું હવાર ના આવે, ના આવે સાત, સમજ પડે ને, ધણી અવરું બોલે બોલે, આ તો 50 બધા ભેગા થયો ને, એ આપડે સંસ્કાર સારા છે એટલે રહીએ આપડે, સમજ પડે ને. પણ પેલા પેલા અમેરિકન સંસ્કાર હોય તો વરવાજ થાય રહ્યો, તાતે ક્યાંય જતી રહી હોય, આપણને ખાવાનું કરવાનું મેલી ને એમને જતી રહી હોય, જો આ તો ના જાય, જો વડે કરે તો હવા તમે બોલો ને, જો સંસ્કાર આપડા એટલે શું સમજાયું તમને? હા ડિપ્રેશન ડિપ્રેશન આવતું વાંધો નઈ ને? નહીં વાંધો નહીં તો દાદા ભગવાન નામ દેજો, એમ આદર થઈ જશે. એક એક 50 મિનિટ નામ દે એક્ઝેક્ટલી આદર સાથે. અમદાવાદ માં બહુ જણ લોકો આદર થઈ જાય. તમે માગો એ હેલ્પ આપતા તે દાદા ભગવાન સિંહ જયકાર બોલ્યા કે ચાલ્યું કે આ તમને દેખાડી ચુક્યો. હવે કેટલા વાક્ય થયા? આજ્ઞા આપી, આજ્ઞા કેટલી આપી? ત્રીજી આપું. કઈ કઈ આજ્ઞા આપી? મેં કઈ જોયા કરવાનું જે થાય તે. રિલેટિવ પોઈન્ટ એન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. બસ રિલેટિવ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જોવાનું. પૂરેપૂરી સાર તને સમજ પડી? માજી સમજ પડી ગઈ બરોબર ને? સારા તારા ભાઈ કઈ જતો રે? ચલો ચલો ભાઈ હતો તને સમજ પડી? શું નામ છે તારું? પોટલી પાછા આયા? કેમ પાછા આયા? તારે ગધેડું આમ મળ્યું કે? ગધેડા માં ભગવાન બેઠા હોય ને, આ ભગવાન બધા વિતરાક હોય, ચોખ્ખા હોય, સિદ્ધાર્થ એના એમના આત્મા ને કઈ ખબર આપી દીધી કે આ મારો બનાવો ગધેડો કઈ તિરસ્કાર કર્યો છે, માટે અને કરતા ગધેડા દેવા દે છે. એ રીતના સંસાર ચાલ્યા કરે છે. ભગવાન મેં આ પરમાત્મા શા કરતો? આપડી દોરો તારી છે તાર ને, એની પાસે જવું હોય તો છૂટે આ તો રસ્તો કરી આપડે ને. હજુ આ ભૌતિક સુખડ લાલચ છે, તાર લાલચ ના મારા ઉંદરડો પેલા ઢેબરું ખાતે હે પાંજા માં શું થાય? બે વાક્ય આપ્યા હવે ત્રીજું આપું છું. અત્યાર સુધી તમે કામ આપતા હતા ને બધું જાંબિયા માં કમાયા, લંડન માં કમાયા, હવે અહી કમાવાયા. તમે ક્યાં કમાયા? આફ્રિકા. આફ્રિકા માં કમાયા, લંડન. તો ભરપાઈ ના થઈ, તો પેટ ભર્યું નહી ભર્યું. એવું કેવડું મોટું પેટ ત્યાં પણ ભર્યું. 6-5-6 પેટ ને એક લઈ ને. જેવું ના થયું નઈ બઉ સારું પણ તો દાડા માગવું નહીં પડતું ને. માગવું હગા વાળા પર કઈ માગવું નહીં પડતું ને. માગવાનું થાય ત્યારે આપડું જાય, નહી તો આપડે ઘરે ગમ. હવે ત્રીજું અત્યારે જાણતા હું કમાવ છું, હું કમાવ છું તો સમજાય ને. પણ એક આમ કમાય 10 લાખ કમાય તારે ફેડ કરે. હું તો આ કારખાનું કાઢ્યું, 2 છોડી પણ આવ્યો, બુમા બુમ કરી મળે. અને પછી ખોટ જાય ને ત્યાં ઢીલા દેખાય, તો આપડે પૂછીએ શું છે ત્યાં? ત્યાં કે ભગવાન રૂઠે મારી પર. ભગવાન છોકરા બહેરીઓ તો છે ને, ઇન્સાન જમી બેવા દે ને ઘડી વાર જમી બે. અરે એક માણસ એવો હતો, ચલો તેનો શ્રીમંત હશે તો કે છે આ મારો નાના છોકરા ની વહુ આવીને ત્યાંથી એને મોર પગી છે દશા મારી બેસી આવું બોલાય આવું બોલાતું છે ને મોર ભગી છે હું એ ભાઈ ને કેટલું દુઃખ થાય બિચારી એટલે આ કોણ કમાય છે કેવી રીતે કમાય છે ભગવાને કરતા નથી અને તમે કરતા નથી જે કરે ને એને બંધન થાય શું થાય તમે હોય ને એટલે આ બીજી શક્તિ કરે છે આ એને આ તમે તમારે તમે જોયા કરો નાખો છો તાજા કરતું હોય શું કહ્યું કરે અને પછી રાતે દૂધ પીને ઉઈ ગયા પછી મેં તપાસ કર્યો શું થયું કોના નામ પર મૂકો છો ભટ્ટી કોના હા પીને ઉઈ ગયા પાસે રસું નાખવાના પાઇલ નાખવાનું બધું એ બધા રસ નાખવાના કોને અપીન હોય ગયા થાય છે આટલું આપો છો આટલું અજ્ઞાનતારી ભાન વગર હોતો છો તો સર મેં મોશન મોશન ની જગ્યાએ પાંચ ની જગ્યાએ લોહી લોહી ની જગ્યાએ બધું જુદું પડી ને ત્યાં બધું થઈ જાય મય દખલ નહી કરતા તો દખલ કરો મારી નાખો તમે ડાક્ટરે કઈ ગયા તા ડાક્ટર અપાય નઈ નઈ હા તારો સંજય ભાઈ બેન તું હસતી કેમ નહી હસ ને નહી વળવું તને હે તને હવા બહુ શું જાય છે કોઈ વાંધો છે કે હવા વાંધો કરે તને હવે હસતી તું હસ થોડી એટલે આવે છે હસતા હસતા જ્ઞાન ને થઈ જાય ને તો પતી જાય બધું સમજ ને હસતા હસતા લોક ટેબલ પર ખાય છે હસતા હસતા નઈ પછી અહીંથી નહીં છે આપડે જામ થઈ ગયેલું હોય છે બધું જામ થઈ ગયેલું હોય તેમ એના કોણ ચલાવે છે કહું આવે ખબર ને એક વ્યવસ્થિત શક્તિ નામની શક્તિ છે જેને હું અંગ્રેજીમાં સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવી નક્કી છું શું કહું છું સાયન્ટિફિક બધું કોમ્પ્યુટર જેવી શક્તિ છે જબરજસ્ત આખા વર્લ્ડ નું કોમ્પ્યુટર હોય ને તે કોમ્પ્યુટરમાં શું થાય છે ફીર ફીર શું ત્યાં જે તમે અત્યારે આટલા પ્રાકૃત ભાવ ઉભા થયા અને તેમાં પુરસાદ જેવું પ્રાકૃતિક પ્રાકૃત પુરસાદ થયો એ એમાં જાય ફીર તરીકે અને પછી એ આ સાથે વિસર્જન કરવાનું પ્રકૃતિ આત્મહત્ય પછી એ કરી આવે વિસર્જન એટલે વ્યવસ્થિતના તાબામાં કોના તાબામાં વ્યવસ્થિતના હવે આપણે છે તે ભાવ એક કર્યો હોય કે એક બૈરી જોઈએ અને ત્રણ રૂમ અને એક બાવો એક બેબી એ ભાવ કર્યો હોય તો પછી ફીડમાં એ ગયું હવે એ બધું શેમાંથી આવતા છે આપડે માગીએ છીએ ત્યારે આપડે પુણ્ય અને પાપ નું જે એનું છે ચોપડો હોય છે ને પેલા પુણ્ય માંથી જે આપડે ઈચ્છા હોય તે પૂરી થાય એટલે આપડી ઈચ્છા પ્રમાણે પુણ્ય વપરાઈ જાય ને એટલે આપડે માગીએ કે એક બાબો ને એક બેબી ત્રણ રૂમ અને એક વહુ હવે આટલું માગીએ તો એ પછી આ વ્યવસ્થિત શક્તિ શું કરે સસરો આપે, સાસુ આપે, માસી સાસુ આપે, પોતા આપે, હું આ કઈ માસી આવું, પોઈ આવું, માસી આવું, દાદી આવું, અરે હું મને વધારે બધો કઈ ના વ્યવસ્થિત નું ને મેળા બધી વ્યવસ્થિત હોવું જોઈએ. તમે બોલતી રહી મળું છે તારી માછી આવું બોલ બેસી આવું બે વખત બધું કા કરતી તો પહેરી પહેરી રહી મારી પાસે આપડે ધણી વાળું પરિણામ માછી આવું વાળું પરિણામ કેમ બસ વાત બરોબર છે ને. એવા વ્યવસ્થિત નું કામ છે બધી આપે હા બધી કારણ ઢેર બધા તો થવા જ જોઈએ ને. અજાતા થાય પછી આવી ચોણા મારે, ચોણા મારે છે કોઈ મારે હે તે શું કરો તમે મને એવું કે છે કે તું બહુ પોચી છું, તું નથી ટોણા મારતી. હા તારે ટોણા મારે આવું આ ધણીએ ટોણા મારે બહુ પોચી છું કે છે તારે આ કઠર આ હિન્દુસ્તાન પાકિસ્તાન જીતી ના આવ્યા ટોણા મારે પછી બહુ બહુ ભાઈ ટોણા મારે તમામ દરખત નહી હું આ દરખત અહીંયા શું પડે ભાઈ આમાં શું પડે નહીં હવે આ જ્ઞાન મળ્યા પછી શું થશે ત્યાંથી આજ મેં તમને સમજણ પાડી કે આ ગાળા મારા ઘોડા લોક ઘોડા કાઢ્યો તમે ઘોડા કાઢ્યો દયા થઈ જાણો વાસ્તવિક જાણો વાસ્તવિક વાસ્તવિકતા જાણી અને લાભ ઉઠાવો શું નગેન ભાઈ વાસ્તવિકતા જાણીને સમજ હોય ને આ છોકરો મોટો થયો પહેલા જેવો થશે નહીં થાય એ મને કંકોત્રી લખી છે ને બોલતા નથી કંકોત્રી લખી ને બધા છોકરો પહેલવાન થાય તારે હવે વ્યવસ્થિત ની શક્તિ ચલાવે છે તે સૂર્ય ચંદ્ર તારા અનાદિકા ત્યાં નિરંતર વ્યવસ્થિત છે જે એમાં વ્યવસ્થિત નો છે જે ચેન ના થાય છે બરાબર ને હું ભગવાન આજ્ઞા થાય ભગવાન આ માથા પર કઈ પડે ભગવાન થયા એ જ અંદર બધા તાઇફા જોયા કે ભાઈ શું કહી રહ્યા છે ને બરોબર ને એની પાસે જવું હોય તો રસ્તો કરી આવે શું કે અને બહુ જ ગમતું હોય તો ત્રણ જાગે દબાણ નહીં કોઈ વિતરાક કહેવાય કરે નહીં કશી સંભાળો તો શાંતિ થાય કે સુખ નું નામ છે પોતે સુખ્યો એનું હરામ ભાઈ આપણે સુખ્યાત થઈ ગયું એટલે વ્યવસ્થિત નામની શક્તિ તો અનસરાઈ રહી છે પંચરાઈ રહી છે તમે શુદ્ધાત્મા થયા સૂર્યકાંત શું કરશે વ્યવસ્થિત નામની શક્તિ પ્રેરણા કરશે અને તે પ્રેરણા કરશે કાર્ય કરવાનું સારું ચાલશે આવે ચલો ઇક્વેશન તો બગાડતો હતો ડખો કરતો હતો રોજ ડખો જો ઇક્વેશન હતો તારો એ કહ્યું ને તું પોતી છે રાત ગમી મારી બધી ગમી ગમી આ ચાકો થઈ રાખ્યા છે આજે અમારા આજ્ઞામાં રહો તો કાલે કઈ નહીં જતો ને આનંદ નહી વાત દીધી અને કાલે પછી અહી દોઢ ધામ કર્યા જ કરો કાલે સ્ટોરનું જરા કાચું રહેશે વધુ નહીં શું છે વ્યવસ્થિત શક્તિ આ પ્યારો હોય કાચ નો અને હું લઈને જતો હોય તો મારા હાથમાં સરખ્યું હોય તો હું શું કરવાનો પ્રયત્ન કરું છે છતાં પડી ગયો ભાગી ગયો તો કોને ભાગ્યો? મેં થઈ પ્રયત્ન કર્યો છતાં પડી ભાગી ગયો. ભાગ્યો કોણ? અત્યારે લોક શું કે દાદા તમે એકલા જ હતા, બીજું કોઈ શું તમે જ ભાગ્યો? આ કેવું પડે જેવું એમને દેખાયું એને શું સમજે પડે? વિચાર આપડે સમજે પડે છે તે શીખ પડે. એટલે આપડે કઈ વ્યાયામ હારા હશે શું દેખ્યો? ભૂલ થઈ અમારી. શું કરે બીજો જોઈ તો આ વિશાક ના જોઈ તો નહીં પણ તને જ તોડ્યો. હા મેં કોઈ આપી હવે કોણ તોડે છે? આ વ્યવસ્થિત નામની શક્તિ તોડે છે. આપડા લોક એક નજર આવે ને હાથ કરી રીત કરાવે. એક નજર કપડે ચોરમાં જ લાવે હાથ કરી રીત કરાવે. પછી ચારે નહી આ હું જોતો દીધો ના રહું ને મીરો વાર ચારે નહી આ બધું. એટલે આ વ્યવસ્થિત શક્તિ નું કામ શું છે? સપ્લાય કરવું. અરે સપ્લાય પછી એટલે તમારે કઈ બીજી બાજુ પડવાનું નહીં. સમજો ભાઈ ને? એટલે ભાગે તોય ભાગે વ્યવસ્થિત તોય ભાગે કરે સપ્લાય પછી એ કરે. આજ કોઈ જગ્યાએ ગા અરે ત્રણ આગળ બુટ કોક બારથી લઈ ગયો 200 રૂપિયા બુટ હોય તો મનતા તો સમજી જાય વ્યવસ્થિત ઉપાડ્યા. શું કહ્યું? એ બે ત્રણ દાડા બે દાડા પછી પાછા આઈ ઉભા રહે છે બીજા બુટ ના આવે એ વ્યવસ્થિત આપે છે. બે ચાર બહુ બેન નું હાથી છે ઘણું હાથી છે એટલે બેન ને જમવા ના દે. આ એક દાખલો આપ્યો તો શું કહે ને વ્યવસ્થિત ચલાવે છે. એવું રાખ્યું. બીજો દાખલો આપું. બેંક માં ગયા અને 1,200 પડ્યા છે, બીજા 2,000 લીધા. 1,200 પડ્યા છે, બીજા 2,000. ભાઈ સાંભળે છે? તમે સાંભળો છો બરોબર? પછી પાછો પૂછી કર્યું. 1,200 પડ્યા છે અરે બીજા ને છે 2,000 લીધા. તે બીજા 1,000 મૂક્યા. પેલા 200 છે એકમાં, 2,000 મૂક્યા. પછી આપડે આવતા હોય અને બોર્ડ વાંચ્યું કે બિહાર ઓફ થી, એટલે આપડે શું કરવું પડે? સૂર્યકાંત ને કેવું પડે કે હા જરા ગજે દબાઈ રાખજો, લગતો ખરાબ છે. તાવીસ માં ના કેવું પડે? રહ્યું હે તમારા અમૃતલા ને કેવું પડે ને કે લતો હારો નથી, મારે ગજુ દાબી રાખ્યો. તો તમે ગજુ દાબી રાખ્યું તો એ જતે જમાતે એ કાચી હતી નથી. એ જમાત રાટેલા મરચા બરચા બધું તૈયાર રાખે જત લઈને આંખમાં ફેંક્યો ની અને આ છૂટી ગયા કાપી ગયો. એટલે વ્યવસ્થિત કઈ ઉભું રહેવાનું. શું કરવાનું? પછી જોઈ રહેવાનું 200 ગયા કે 2,000. આપડે 2,000 ગયા તો આપડે જણ 2,000 નો હિસાબ ગયો. વ્યવસ્થિત થયું ખબર ને? આ વ્યવસ્થિત શું છે? આ આપડો હિસાબ ચૂકવ્યો આજ પેલો વ્યવસ્થિત ચૂક્યો આપણને. અને પેલો તો અત્યારે લઈ ગયો, એ જયારે પકડાશે ત્યારે આપડે આજ પકડી ગયા. પેલો પકડાશે તારે એનો વ્યવસ્થિત ચૂકાશે. સમજ ને? આ હિસાબ છે જગત, આના આધારે ચાલે છે. સમજ ને? આપડો હિસાબ ચૂકવાયો. સમજણ પડે એવી વાત છે કે નહીં? તમને સમજ પડી? આપડે 2,000 આપ્યા ના પાછા આપે તો ના મજી જઈએ. એટલે પછી આપડે છે લોકો કે અરે અમૃતલાલ શું કર્યું શું કર્યું કરો નાઈ ગયો શું લઈ ગયો? સાહેબ જુઓ ભાઈ આ 1,200 હતા તો એમને મત છે આ 1,000 કશું હતું નહીં કે. એટલે પેલા રહે કે બહુ સારું થયું બહુ સારું થયું. અને આપડે 2,000 કહે તો આપી દે લોકો 1,000 પણ છે થોડા ના આપે ને. અને ઉપર થી મળે શું કે મૂર્ખ છો અમરતા નથી કે છે મૂર્ખ પાસે ગયા તેનું ઉપાધી છે. મારે કારણ લાગે તો કારણ ના ગમે આખી વાત ના આવે ને છૂટકો નહીં ક્યાં જાય મનુભાઈ તાર લાગજે તારા દાદા ભગવાન આવી ગયા ને જન્યા હોય એવું લાગજે. એમાં તો જન્યા હું કહીએ એનો સત્સંગ એવું કર્યો તો બહુ કોસ્ટ જશે. મને તો કહે છે કે મળવા આવશે થયું કામ થયું મને એને સંતોષ થશે વિચાર. હવે એટલે નિરાતે કાગળ લખજો ફોન બોલ નહીં પણ કાગળ બહુ બધી વિગત દ્વારા લખજો કે એની જોડે આટલા આવ્યા હતા બધા જન્યા દાદા ભગવાન સ્ટોર ઉપર પણ આવ્યા હતા સગણા કર્યા સમજતા કાગળ બધા.